ગયો ભૂપ ને ગયા ભડાકા, સાપ ગયો ને રહ્યા લિસોટા. હે સામે વાયો ભૂરાજ નવી ગિલ્લે નવો દાવ, નિંદરમાં સપનું સપનામાં વાર્તા, નિંદરમાં સપનું સપનામાં વાર્તા. આજ અરીસો કોરો કોરો, કાલ ન જળની ભૂળે છોડો. હે દર્પણ માં શું દેખો રાય, ચહેરા સામે ચહેરો લાવ. નિંદર માં સપનું સપના માં વાર્તા, નિંદર માં સપનું સપના માં વાર્તા. હમે સાફ દિખાઈ દેતા હૈ કે અબ ના કભી શામ ઢલેગી ના અંધેરા હોગા, ના કભી આગ લગેગી ના ગદર હોગા. અબ યહાં હરદમ સવેરા હોગા. સપના રાતા રાતી કા, આજ અધૂરી સોની કા. હે રાત અધૂરી, વાત અધૂરી, નિંદ અધૂરી, પ્રીત અધૂરી. નિંદર માં સપનું સપના માં વાર્તા, નિંદર માં સપનું સપના માં વાર્તા. નિંદર માં સપનું સપના માં વાર્તા. મત માન કહાની, મત ખોજા, મત ચુપ હો જા, અબ મત સો જા. અબ ગરજ ગરજ કર બરસ બરસ ફિર બરસ, બરસ કર આગ લગા હરિયાલી મે. મન મચ્છર ચલ, મન કરડ કરડ, મન મચ્છર ચલ, મન ગરજ ગરજ, મન મચ્છર ચલ, મન બરસ બરસ.